શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 18મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન્, ગૃહસ્થ પુરુષે પ્રતિદિન પ્રાતઃ સ્નાનાદિ કર્મમાંથી પરવારીને ગુરુને વંદન કરવા અને ગુરુજનોએ પણ વંદન કરતા શિષ્યને શુભાશીષ આપવા, શિષ્યે પોતાના આચાર્ય, ઉપાધ્યાપક, માતા, પિતા, ગુરુ, ધર્મવૃદ્ધ અને વયોવૃદ્ધને સર્વ પ્રકારે નમસ્કાર કરવા, જે ગુરુ થકી લૌકિક, વૈદિક તથા આધ્યાત્મિક જ્ઞાનનો સ્વીકાર કરેલો હોય તે ગુરુને પ્રથમ નમસ્કાર કરવા, પાખંડી, પતિત, નાસ્તિક, ગોવધ કે સ્ત્રીસંગાદિ પાપથી દૂષિત થયેલા, સાધુદ્રોહી અને કૃતજ્ઞ ગુરુનો ગૃહસ્થે ત્યાગ કરી દેવો, તેમને નમસ્કાર પણ કરવા નહીં. હે વિપ્ર, શિષ્ય કોઈ ધર્મને માટે શીઘ્રગતિ કરતા, રોગથી વિક્ષિપ્ત ચિત્તવાળા, સ્નાન, ઉત્સર્ગ, દંતધાવન તથા ઉલટી કરતા ગુરુને નમસ્કાર કરવા નહીં. જપ કરવા બેઠેલા, યજ્ઞમાં બેઠેલા અને નિયમ કરવા તત્પર થયેલા તથા સમીધ, પુષ્પો, દર્ભ, અગ્નિ, જળપૂર્ણ પાત્ર અને ભિક્ષાનું અન્ન લઈને જતા ગુરુને પણ નમસ્કાર કરવા નહીં. આ પ્રમાણે ગુરુને વિક્ષેપ થાય એવા પ્રસંગે અભિવાદન ન કરવા. વળી ગૃહસ્થે દેવતાની પ્રતિમા, સંન્યાસી, વૈષ્ણવ ભક્ત કે સાધુને જોઈ તત્કાળ નમસ્કાર કરવા. જો નમસ્કાર ન કરે તો પ્રાયશ્ચિત્તનો અધિકારી થાય છે. તેવી જ રીતે ગૃહસ્થ સ્ત્રીઓએ પણ પોતાની સાસુ આદિક વડીલ સ્ત્રીઓને તથા દીક્ષા આપનાર ગુરુ સ્ત્રીને પણ નમસ્કાર કરવા. તે પ્રણામ કરનારી સ્ત્રીએ સામે રજસ્વલા, પ્રસૂતા અને પાપીણી નારીને વંદન ન કરવા. જે પુરુષ ગુરુ આદિક સર્વેને નિત્ય વંદન કરે છે તથા ધર્મવૃદ્ધ જ્ઞાનવૃદ્ધોનું સેવન કરે છે, તે પુરુષના આયુષ્ય, બુદ્ધિ, યશ અને બળ આ ચાર રૂઢી રીતે વૃદ્ધિ પામે છે. હે વિપ્ર, શરીરથી ત્રણ પ્રકારના કર્મો, વાણીથી થતા ચાર પ્રકારના કર્મો અને મનથી થતા ત્રણ પ્રકારના કર્મોનો ગૃહસ્થે ત્યાગ કરી દેવો. તેમાં જીવહિંસા, પદાર્થની ચોરી અને પરસ્ત્રીનો અંગસંગ આ ત્રણ શરીરથી થતા કર્મો છે. અસત્ય ઉચ્ચારણ, ગાળ આદિકનું પ્રલપન, ચાડી ચુગલી અને પરને પીડાદાયક મિથ્યાવાદ આ ચાર વાણીના કર્મો છે. પારકા ધનનું ચિંતવન, પરને માટે તેના પુત્ર, મરણ કે ધનાદિક નાશના અનિષ્ટનું ચિંતવન અને વેદોક્ત અર્થમાં નાસ્તિક ભાવ આ ત્રણ મનના કર્મો છે. જે સદંતર ત્યાગ કરવા યોગ્ય છે તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. ગૃહસ્થે પોતાનો શત્રુ પણ જો પોતાને ઘેર આવે તો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરવો. જેમ વૃક્ષ પોતાનું છેદન કરવા આવનાર વ્યક્તિને પણ છાયા આપે છે પરંતુ છાયાનો સંકેલો કરી લેતું નથી, વળી ગૃહસ્થે નિષેધ કરેલા અમાવાસ્યાદિ દિવસોની રાત્રિએ પણ પોતાની સ્ત્રીનો સંગ ન કરવો. તેવી જ રીતે રજસ્વલા પત્નીનો તથા ઋતુકાળ પ્રાપ્ત થયો ન હોય એવી પત્નીનો તથા ચાંદ્રાયણાદિ વ્રતોમાં રહેલી પત્નીનો અને તાવ આદિકથી પીડાતી પત્નીનો સંગ ન કરવો, તેમજ પરસ્ત્રીનો સંગ તો કદાપી ન કરવો. જે ગૃહસ્થ પુરુષ કામાસક્ત થઈ વ્રત પરાયણ પોતાની પત્નીનો સંગ કરી વ્રતભંગ કરાવે છે તે પુરુષ કુંભીપાકમાં રંધાય છે. લસણ, સફેદ વૃંતાક અર્થાત સફેદ રીંગણ, ડુંગળી, ગુંજન અર્થાત લસણને લગતું કોઈ કંદ વિશેષ અને કલિંગડું વગેરેનો બુદ્ધિમાન પુરુષે ક્યારેય પણ ખાવામાં ઉપયોગ કરવો નહીં. ઉગતા અને અસ્ત પામતા સૂર્યને જોવો નહીં અને મધ્યાહ્નના સૂર્યને, રાહુએ ગ્રસેલા ગ્રહણયુક્ત સૂર્યને અને જળમાં પ્રતિબિંબિત સૂર્યને પણ જોવો નહીં. વળી દેવમંદિર, ब्राह्मण, गाय, मध, खोदेली माटी, घी, जातिवृद्ध ब्राह्मण, विद्यावृद्ध, तपोवृद्ध, पीपळो, आसोपालव तथा प्रतिमा आदिक बनाववाना उद्देश्यथी उछेरवामां आवतो वृक्ष, गुरु, जळ भरेलो घड़ो, रांधेलू अन्न, दही अने सरसव, आ देव मंदिरादि सत्तरने प्रदक्षिणाना क्रमथी निकळवो, अर्थात जमणी बाजुएथी निकळवो, मार्गमां चालता वृद्ध, भार उपाड़ीने जनार व्यक्ति, राजा, स्नातक, स्त्री, रोगी, वरराजा, गाड़ावाड़ो, दारू पीधेलो, उन्मत्त अर्थात गांडो अने त्यागी साधु आटलाने मार्ग आपी देवो, मार्गे चाली थाकी गयेला, वेद भणेला, श्रोत्रिय, त्यागी साधु अने भूख्या जनने प्रेमथी पोतानी शक्ति प्रमाणे यथायोग्य भोजन करावो अने यथायोग्य आदर आपवो, जे विप्रना जठराग्निना कोठामां पड़ेलू अन्न वेदाभ्यास करता अथवा भगवाननी कथा वार्ता करता पची जाए तेवो विप्र जमाडनार दातानी दश आगळनी दश पाछळनी अने एक दाता पोते एम एकवीस पेढ़ीनो उद्धारक थाय छे। स्वधर्ममां रही भगवाननुं भजन करता अतिथिओने रूढ़ी रीते भोजन करावी तेमना गाम सुधी वळाववा पाछळ जवुं, सर्वे मनुष्योनी साथे विनयपूर्वक वर्तन करवुं अने भगवानना भक्तोनी साथे विशेषपणे विनययुक्त वर्तन करवुं, निंदादि दोषरहितना ब्राह्मणे आपेला आमंत्रण विना पारका घरना भोजनमां आसक्ति राखवी नहीं, हाथ पग अने वाणीनी चंचलतानो त्याग राखवो अने अतिभोजननो पण त्याग करवो, कारण के अतिभोजन रोगनु मूळ कहेलू छे। विप्र आदिक चारे वर्णना जनोए भोजन करवाना समये भोजन पात्रनी नीचे जातिना अनुक्रम प्रमाणे चतुष्कोण, त्रिकोण, वर्तुळ अने अर्धचंद्रना आकारवाळा मंडळनी गोमय के गोमूत्रथी रचना करवी। भोजननी शुरुआतमां प्रथम प्राणरूपी अग्निमां होम करवाना विधिथी स्वाहा जेना अंतमां होय अने ओंकार जेनी आगळ होय तेवा पंचप्राण अने एक आत्मशब्द एम ओम प्राणाय स्वाहा आदिक छ मंत्रोथी छ आहुति आपवी, तेमां तर्जनी, मध्या अने अंगूठा वडे प्रथम प्राणनी आहुति, कनिष्ठिका, अनामिका अने अंगूठा वडे अपाननी आहुति, मध्यमा, अनामिका अने अंगूठा वडे व्याननी आहुति, मध्यमा, अनामिका, कनिष्ठिका अने अंगूठा वडे उदाननी आहुति अने सर्वे आंगळीओ साथे अंगूठा वडे समाननी आहुति, तेमज आत्म शब्दथी छेल्ली अंतर्यामी परमात्मानी छठ्ठी आहुति अर्पण करवी। द्विजाती पुरुषोए आ छ आहुति आपती वखते दांतनो स्पर्श कराव्या विना सीधा जीभथी ग्रास ग्रहण करवा। गृहस्थ दंपतीए प्रथम सन्यासी, वृद्ध, ब्रह्मचारी, गर्भवती स्त्री, रोगी, बाळक, अतिथि अने नौकरने जमाडीने पछीथी बचेलू अन्न जमवो। श्री कृष्ण, श्री राम अने वामन भगवानना प्रागट्यने दिवसे तथा सर्वे एकादशीने दिवसे अने शिवरात्रिने दिवसे गृहस्थे आपत्काळ पड्या विना अन्न जमवुं नहीं। वैष्णव एवा गृहस्थोए परतंत्रता विना के आपत्काळ विना उपरोक्त व्रतना दिवसोमां वेपार आदिक व्यावहारिक कामों क्यारेय पण करवा नहीं। गृहस्थे पोतानी पत्नीनी साथे भोजन न करवो अने पत्नी जमती होय त्यारे जोवी नहीं, छींक के बगासू खाती होय अथवा निरांतथी बैठेली पत्नीने पण जोवी नहीं, तेमज पोतानी आँखोमां आंजण आंजती, शरीरे तेल मर्दन करती, उघाड़ा अंगवाळी, प्रसूतिमां रहेली अने मळमूत्रनो उत्सर्ग करती पत्नीने पण जोवी नहीं। हे विप्र, वळी गृहस्थे क्यारे पण प्रातः के सायं संध्या समये शयन करवुं नहीं, दिवसे तथा रात्रिना पहला अने छेल्ला याममां पण शयन करवुं नहीं, અપવિત્ર અંગે પણ શયન કરવું નહીં, તેમજ બંને સંધ્યા સમયે ભોજન ન કરવું. જે પુરુષો શયન કરતી વખતે પરશુરામ, કાર્તિક સ્વામી, હનુમાનજી, ગરુડજી અને ભીમસેનની નિત્ય યાદ કરે છે તેને ખરાબ સ્વપ્નો આવતા નથી. વળી પોતાનું જ દૂધ પીતી ગાયની વાત ગાયના માલિક કે બીજાને કહેવી નહીં અને ગાયને રોકવી પણ નહીં. વરસાદમાં દેખાતું ઇન્દ્રધનુષ બીજાને દેખાડવું નહીં અને ફરીવાર પોતાને જોવું નહીં. શૂન્યાગારમાં ક્યારેય પણ એકલા શયન ન કરવો, માર્ગમાં એકલા ન ચાલવો, રજસ્વલા ધર્મમાં રહેલી સ્ત્રીની સાથે થોડું પણ બોલવું નહીં, એકાંત સ્થળમાં અને એકલી ચાલી જતી સ્ત્રીની સાથે પણ ક્યારેય બોલવું નહીં, મદિરાદિકનું ક્યારેય પાન કરવું નહીં, માંસાદિક અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું નહીં, ન આપવા યોગ્ય વસ્તુનું દાન ન આપવું, અયોગ્ય કાર્ય કરવું નહીં, ન બોલવા યોગ્ય નાસ્તિકાદિકની સાથે બોલવું નહીં, નિંદિત પદાર્થો અર્થાત ચર્મ કે લાખ આદિ વસ્તુઓનો વેપાર કરવો નહીં, ન ત્યાગ કરવા યોગ્ય એવી પોતાની પત્ની કે પુત્રનો ત્યાગ ન કરવો, પતિત તથા મહાપાપાદિકથી જાતિભ્રષ્ટ થયેલા જનોની સાથે બેસવું ઉઠવું નહીં, કાણા આંધળા વાંકા અંગવાળા ત્રાસુ જોનારા વિકલાંગ કોણીથી વાંકા હાથવાળા પગમાં ખોડવાળા મૂંગા બહેરા અને રોગથી પીડિત જનોનો ગૃહસ્થે ક્યારેય પણ તિરસ્કાર કરવો નહીં. વળી હે વિપ્ર, ગૃહસ્થાશ્રમી જનોએ પતિ પત્નીની વચ્ચેથી, બ્રાહ્મણ અને અગ્નિની વચ્ચેથી, શિવજી અને પોઠિયા વચ્ચેથી, વિષ્ણુ અને ગરુડ વચ્ચેથી, ગુરુ અને શિષ્ય વચ્ચેથી અને બે સ્ત્રીઓ વચ્ચેથી ક્યારેય પણ નીકળવું નહીં. દાન આપવાના સમયે, આચમન કરતી વખતે, હોમ ભોજન દેવતાઓનું પૂજન કે વેદાધિક શાસ્ત્રોના પાઠ કરતી વખતે, તેમજ ગુરુ કે દેવની આગળ પ્રૌઢપાદથી બેસવું નહીં. આસન ઉપર જ બંને પગના તળા મૂકીને બેસવું, તેમજ જંઘા ઉપર, જાનું ઉપર કે સાથળ ઉપર એક પગ મૂકીને બેસવું તેને પ્રૌઢપાદ કહેવાય છે. હે વિપ્ર, પોતાનું નામ, ગુરુનું નામ, અતિ કંજૂસનું નામ, મોટા પુત્ર કે મોટી પુત્રીનું નામ અને પત્નીનું નામ પોતાની સંપૂર્ણ આયુષ્ય ભોગવવા ઈચ્છતા ગૃહસ્થ પુરુષે ઉચ્ચારવા નહીં. વળી ગુરુ, તપસ્વી, વૃદ્ધ, વિદ્વાન, સદ્ગુણી, વિષ્ણુ ભક્ત અને રાજા આટલાને તુંકારે બોલાવવા નહીં, તેમજ બીજાના ખેતરમાં ચરતી ગાયને તે ખેતરના માલિકને દેખાડવી નહીં, રાત્રિએ પાણી પીવડાવ્યા સિવાય પશુઓને બાંધવા નહીં, દેવ, ગુરુ અને બ્રાહ્મણને કોઈ વ્યક્તિ કાંઈ પણ પદાર્થ અર્પણ કરતા હોય તેને નિવારવો નહીં, આત્મશ્લાઘા અને પરની નિંદા પણ ક્યારેય કરવી નહીં, મનુષ્ય ક્યારેય પણ તલવાર આદિ શસ્ત્રોની સાથે તેમજ સર્પની સાથે ક્રીડા કરવી નહીં, કૂવાને ઉલ્લંઘી જવાની ક્રીડા કરવી નહીં અને પગ વડે પગ ઘસીને ધોવા નહીં, અગ્નિમાં અગ્નિ નાખવો નહીં, પોતાના ગુરુના દુષ્કર્મો બીજાની આગળ કહેવા નહીં, પરંતુ એકાંતે ગુરુને જ વિનયપૂર્વક કહેવું, જે તમે આ કરો છો તે અયોગ્ય છે, કોઈ પણ મિત્રના મરણને તથા કોઈના અંગમાં ભવિષ્યમાં થનારી રોગાદિક પીડાને પોતે જાણતા હોઈએ તો પણ સ્વયં બીજાને જણાવવી નહીં, જો જણાવે તો તેમને ચિંતા વધી જાય. ડાહ્યાજનોએ ભોજન કરતી વખતે થાળીમાં સીધું નમક લેવું નહીં, મદ્યપાન કે પરસ્ત્રીગમન કરનાર દુરાચારીનું મુખ જોવાઈ જાય તો સૂર્યનું દર્શન કરતા કરતા વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું. જે શ્રુતિ અને સ્મૃતિ વિરુદ્ધના કૌલાગમાદિ શાસ્ત્રો હોય, પાખંડ કે નાસ્તિક ધર્મનું પ્રતિપાદન કરતા ગૌતમ સૂત્રાદિક શાસ્ત્ર હોય, હેતુવાદથી ધર્મમાં અધર્મપણાનું પ્રતિપાદન કરનારા હોય, જે અનિશ્વરવાદનું પ્રતિપાદન કરનારા હોય તે સર્વેનો બુદ્ધિમાન પુરુષોએ દૂરથી જ ત્યાગ કરી દેવો. વળી કૂતરાનું સ્પર્શેલું, ચકલા અધિક પક્ષીઓના ખાતા બચેલું, કેશ કીટ અધિકથી યુક્ત પત્નીના ખાતા બચેલું એઠું અને ગાયનું સૂંઘેલું અન્ન જમવું નહીં. મધ્ય માંસના સ્પર્શવાળું તથા રજસ્વલાના સ્પર્શવાળું અન્ન પણ ક્યારેય જમવું નહીં. વિષ્ટાવાળી ભૂમિમાં ઉગેલા શાકાદિકનો ત્યાગ કરી દેવો. ચૈતન્ય વૃક્ષ અર્થાત મૂર્તિ બનાવવા માટે ઉછેરેલું તથા માર્ગમાં છાયા માટે રોપવામાં આવેલા વૃક્ષો ક્યારેય પણ કાપવા નહીં. પોતાનાથી વર્ણાશ્રમાદિ ગુણોથી ઉચ્ચ કે નીચની શૈયાને ઉલ્લંઘવી નહીં. અમંગળ ચારિત્ર્યવાન થવું નહીં. અમંગળ વાણી બોલવી નહીં. અધર્મના ઉપદેશથી કોઈનું દ્રવ્ય હરવું નહીં. પોતાનું ભાર વાહનાદિક કામ કરાવી મજૂરને છેતરવા નહીં. તેઓની સાથે ઠરાવેલું વેતન આપી દેવું. કોઈ સ્ત્રીને ધન આદિક પદાર્થ આપીને પોતામાં લોભાવવી નહીં. માદક પદાર્થ એવા ગાંજો ભાંગ આદિકનું ભક્ષણ કરવું નહીં. વળી ડાહ્યા મનુષ્યોએ પોતે કરેલા દાન પુણ્યાદિક સુકૃતનો પ્રચાર કરવો નહીં, કારણ કે કરે તો નિષ્ફળ થાય છે. પોતે કરેલા પાપને છુપાવવા નહીં અને સર્વત્ર તેમનો પ્રકાશ પણ કરવો નહીં. પરંતુ ભગવાનના એકાંતિક સંત કે જે તેના નિવારણના ધર્મને જાણતા હોય તેમની આગળ કહેવું અને તે જે પાપનું પ્રાયશ્ચિત્ત કહે તે તત્કાળ કરવું. હંમેશા શતશાસ્ત્રોક્ત સ્વહિતનું કર્મ જ કરવું. પોતાને બંધન ન થાય તેનું ધ્યાન રાખી સર્વ જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. અવસ્થા વર્ણાશ્રમને યોગ્ય કર્મ, પોતાનું ધન, શાસ્ત્રનો અભ્યાસ, કુટુંબ, શરીરનું બળ, વાણીની ચતુરાઈ અને બુદ્ધિ આ સર્વેને અનુરૂપ થઈ કર્મનું આચરણ કરવું. બ્રાહ્મણનું અને દેવધર્માદાનું ધન પ્રાણાવસાન સમય આવી જાય તો પણ લેવું નહીં, કારણ કે તે કાળકૂટ ઝેર કરતાં પણ અધિક ભયંકર કહેલું છે. માલિકે અર્પણ કર્યા વિનાની કોઈની વસ્તુ લેવી નહીં, કારણ કે જીવને દુઃખ આપનાર ચોરી જેવું બીજું કોઈ પાપ નથી. ધર્મ કાર્યને માટે પણ ક્યારે જો કાષ્ઠ ફળ તૃણ પુષ્પ આદિકનું ગ્રહણ કરે તો પણ તેનું પતન થાય છે. કોઈના ઉપર મિથ્યાપવાદનો આરોપ મૂકવો નહીં, કારણ કે તે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી પુયોદ નામના નરકમાં નાખનાર છે. હંમેશા સત્ય બોલવું અને સત્ય ભાષણથી બીજાનો દ્રોહ ન થાય તો તેમની સમાન કોઈ પુણ્ય નથી એમ પ્રજાપતિ બ્રહ્માજીએ કહ્યું છે. પૂર્વે બ્રહ્માજીએ અહિંસામય 1000 અશ્વમેધ યજ્ઞો અને સત્યની તુલાયંત્રથી તુલના કરી તો તે બંનેના મધ્યે સત્ય અધિક સાબિત થયું. જોકે સ્ત્રીની સન્મુખ કોઈની મશ્કરીમાં પોતાની આજીવિકા વૃત્તિ ટકાવવા વિવાહના કામમાં પ્રાણ સંકટમાં હોય ત્યારે તથા ગાય બ્રાહ્મણ અને ગુરુનું કામ સિદ્ધ કરવું હોય ત્યારે ખોટું બોલવામાં દોષ લાગતો નથી. હંમેશા મંગલકારી વાણી બોલવી, બીજાનું હંમેશા મંગલ વિચારવું, આ લોકમાં સાધુ પુરુષોનો જ સમાગમ કરવો, અભદ્ર અર્થાત અમંગળ પુરુષોનો સંસર્ગ કરવો નહીં. શાસ્ત્રોની મર્યાદાને ઉલ્લંઘન કરીને વર્તનાર તથા ઉન્મત્ત કે મદિરા પાનાદિકથી મત્તજનોની સાથે ક્યારેય પણ મૈત્રી કરવી નહીં. તેમજ જે વિનય રહિત હોય, જે અશ્લીલ પ્રવૃત્તિવાળા હોય, જે ચોરી આદિ કર્મ કરી દૂષિત થયેલા હોય એમની સાથે પણ ક્યારેય મિત્રતા કરવી નહીં. નિરર્થક ધનનો બગાડ કરવાના સ્વભાવવાળા પુરુષોની સાથે બેસવું નહીં. જરૂરી ધન વાપરવાનું હોય ત્યાં પણ લોભ કરનારા જનોની સાથે પણ બેસવું નહીં. અતિશય વેરી સ્વભાવવાળા જનોની સાથે પણ બેસવું નહીં. સદાય અસત્ય જ બોલતા હોય, ક્રૂર સ્વભાવના હોય, સ્ત્રીમાં આસક્ત કે સ્ત્રીને વશ વર્તતા હોય તથા લોકનિંદિત જનો હોય તેમની સાથે પણ ક્યારેય બેસવું નહીં. જે દ્યુત ક્રીડામાં આસક્ત હોય, પોતાનાથી ગુણોમાં હલકા હોય, વેશ્યાગામી હોય, ધનથી દુર્બળ હોય ને ભાગ્યને ભરોસે બેસી રહેનારો હોય તેવા પુરુષોની સાથે ક્યારેય પણ બેસવું નહીં. જે સદાચાર પરાયણ વર્તતા હોય, વિદ્યા અને વિનયથી સંપન્ન હોય, હંમેશા ઉદ્યોગશીલ રહેતા હોય અને સત્પુરુષ હોય, તેમની સાથે જ મૈત્રી કરવી. અગાધ જળમાં તરવા માટે કે સ્નાન કરવા માટે ડૂબકી ન મારવી. બળી રહેલા ઘરમાં અતિ પ્રિય વસ્તુ લેવા માટે પણ પ્રવેશ ન કરવો. વૃક્ષની ટોચ ઉપર ચઢવું નહીં. દાંતને અરસ પરસ ઘસી કટકટ અવાજ ન કરવો. હંમેશા રાત્રિને સમયે ચોવાટાનું, ચૈતન્ય વૃક્ષનું, શ્મશાનનું, કૃત્રિમ વન બગીચાનું અને દુષ્ટ સ્ત્રીઓનું સાનિધ્ય છોડી દેવું. ક્યારેક ધનહાનિ થાય તેને સહન કરવી, પરંતુ વૈરભાવથી થતા ધન પ્રાપ્તિનો ત્યાગ કરવો. ગુરુની આગળ ઊંચા આસન ઉપર બેસવું નહીં. જે ગૃહસ્થ પુરુષ મત્સર રહિત થઈ ક્રોધ પામેલા સર્વે પોતાના ભાઈઓને શાંત પમાડે છે, તેમજ ભયભીત જનોને આશ્વાસન આપી તેમનો ભય દૂર કરે છે, તેને માટે સ્વર્ગનું સુખ પણ અલ્પ સમાન છે, અર્થાત તેને તેનાથી પણ અધિક સુખની પ્રાપ્તિ થાય છે. જે પુરુષની જીભ વિનયવાળી હોય, પત્ની, પુત્ર, ભાઈ, મિત્ર અને નોકર ચાકર સર્વે વિનયવાળા હોય, તો તે પુરુષને સર્વત્ર જ્યાં જાય ત્યાં ગૌરવ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ઊંચે જોતા કે આડું અવળું જોતા કે દૂર જોતા ચાલવું નહીં, પરંતુ પોતાની આગળ પૃથ્વી પર ચાર હાથ જેટલી દ્રષ્ટિને પ્રસારીને ચાલવું. જો પોતાનો પાછળ વંશ હોય તો સર્વસ્વનું દાન આપતકાળમાં પણ ક્યારેય કરવું નહીં. પત્ની, શરણાગત જીવ, કુળ પરંપરાની આજીવિકા અને પુત્રો, આટલાનું આપતકાળમાં પણ ક્યારેય દાન કરવું નહીં. પોતે લીધેલા ઋણને દઈ ચૂક્યા હોઈએ તે, પોતાનો વંશ, વસ્તુનું આદાન પ્રદાન, કન્યાદાન અને ગુણનો ઉત્કર્ષ થયો હોય તે આટલાવાના ક્યારેય પણ ગુપ્ત ન રાખવા, પણ જાહેર કરી દેવા. જાત કર્માદિક સંસ્કારનું જમવામાં દોષ નથી. પ્રેત શ્રાદ્ધનું અન્ન જમવું નહીં, તેમજ શ્રાદ્ધ કરીને બીજા શ્રાદ્ધમાં જમવા જવું નહીં. ગ્રામ્ય ગીતપ્રિય, વાદ્યપ્રિય અને નૃત્યપ્રિય ન થવું. રાત્રિએ પેટ ભરીને ક્યારેય જમવું નહીં. બળદની પીઠ ઉપર ક્યારેય બેસવું નહીં. બાહુબળે નદી તરવી નહીં. અધર્મી જનો અને પાખંડીજનો જે ગામમાં ઘણા રહેતા હોય તથા જે ગામને દુષ્ટ રાજા પીડતો હોય તે ગામમાં વસવાટ કરવો નહીં, તથા જે ગામમાં પોતાની આજીવિકા વૃત્તિ ન ચાલે તે ગામમાં પણ રહેવું નહીં. જે ગામમાં ધર્મનિષ્ઠ રાજા હોય, ભણેલો બ્રાહ્મણ હોય, જળવાળી નદી વહેતી હોય, ધન ધીરે એવા ધનવાન ગૃહસ્થ રહેતા હોય અને વૈદ્યરાજ વસતા હોય તેવા ગામમાં સુખેથી નિવાસ કરવો. જે ગામમાં સર્વેજનો એકમના થઈને ન્યાયનીતિથી રહેતા હોય, જ્યાં મત્સર રહિત જનો હોય ત્યાં નિવાસ કરવો તે સુખપ્રદ થાય છે. પોતાના દાંતથી રોમ અને નખને ક્યારેય તોડવા નહીં, તેમજ નખ વડે કરીને નખ છેદવા નહીં અને તૃણનું પણ છેદન કરવું નહીં. જે કર્મ આવનારા સમયમાં શુભફળ આપનારું ન હોય તેવા કર્મનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો. પોતાના કે પારકાના ઘરમાં આપતકાળે નીકળવાના માર્ગેથી સામાન્યપણે નીકળવું નહીં. વળી પુરુષોએ પાસાઓથી જુગાર ન રમવો. ધર્મનો ધ્વંસ કરનારા જનોની સાથે ક્યારેય બેસવું નહીં. નગ્ન શયન ન કરવું. નગ્ન થઈ જળમાં પ્રવેશ કરવો નહીં. રોગાદી પીડા ન હોય તો કોઈ નિમિત્ત વિના પોતાના નાક, મુખ, કાન આદિ ઇન્દ્રિયોના છિદ્રોનો સ્પર્શ કરવો નહીં. ગુહ્ય ઇન્દ્રિયના રૂવાડાનો પણ સ્પર્શ કરવો નહીં, કારણ કે તેના સ્પર્શથી અપવિત્રતા થાય છે. હાથ પગ ધોયેલું જળ, મૂત્ર, જમતા બચેલું અન્ન, થૂંક, કફ અને શ્લેષ્મ અર્થાત નાકનો મળ ઘરથી દૂરના પ્રદેશમાં ફેંકવો, બે હાથે માથું ખંજવાળવું નહીં, પોતાના હાથથી પોતાના અંગ ઉપર મૃદંગની જેમ વગાડવું નહીં, નિમિત્ત વિના આક્રોશ ન કરવો અને નખેથી દાઢી મુછાદિકના વાળ ઉખાડવા નહીં, પૂર્વે ભેળી કરેલી સંપત્તિથી રહિત થઈ જવાય તો પણ પોતાના આત્માને અવગણવો નહીં, પરંતુ સંપત્તિ પ્રાપ્ત કરવા ન્યાય નીતિથી વધુ પ્રયત્ન કરવા, કારણ કે હંમેશા ઉદ્યમશીલ જનોને સંપત્તિ અને વિદ્યા દુર્લભ રહેતા નથી. હે માનદ વિપ્ર, હંમેશા સત્ય બોલવું, તેમાં પણ અપ્રિય એવું સત્ય અને પ્રિય એવું અસત્ય ન બોલવું, આ જ સનાતન ધર્મ છે. ગાળ્યા વિનાનું જળ કે દૂધ પીવું નહીં, જળને બહુ ઊંચી ધારાથી કે ઊભા રહીને ન પીવું, ભોજન કર્યાના સમય વિના ડાબા હાથે જળ ન પીવું, આપતકાળમાં દોષ નથી. એક ખરીવાળા પશુ જેવા કે ઘોડી ઊંટડી ને ઘેંટીનું દૂધ ભોજનમાં ગ્રહણ કરવું નહીં, વિયાવાને 10 દિવસ ન થયા હોય તેવી ગાય ભેંસ કે બકરીનું દૂધ પણ ઉપયોગમાં લેવું નહીં, રાત્રિએ ભોજનમાં દહીં લેવું નહીં. ત્રણે વર્ણના મનુષ્યોએ દારૂનું પાન તો સર્વદા ન કરવું અને માંસનું ભક્ષણ પણ ન કરવું, જો કરે તો તે હિંસાનો દોષ લાગવાથી નરકની પ્રાપ્તિ થાય છે. અણસમજો ને અવિવેકી પુરુષ પોતાના શરીરને પુષ્ટ કરવા માટે માંસ ભક્ષણ કરવા જીવહિંસા કરે છે, તે દુરાચારીને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી. ખડગ આદિકથી સાક્ષાત પશુનો વધ કરનાર, આવી પ્રવૃત્તિની અનુમતિ આપનાર, તેને રાંધવા આદિકનો સંસ્કાર કરનાર, માંસ ખાનાર, રૂપિયા આપીને માંસ ખરીદનાર, માંસ વેચનાર, ખરીદનારના ઘેર ઉપાડીને લઈ જનાર અને કટકા કરનાર આ 8 જણને હિંસક જાણવા, લીલી શિંગોમાં રહેલી વાલ અને તુવેરને જો ફોલ્યા વિના એમને એમ ભઠ્ઠામાં શેકેલી હોય તો તે વાલ કે તુવેરને ખાવી નહીં, કારણ કે તેમાં સૂક્ષ્મ જંતુઓ શેકાઈ જવાનો સંભવ છે. ગૃહસ્થ જનોએ સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છાથી પ્રયાગાદિક તીર્થોમાં ક્યારેય પણ આત્મઘાત કરવો નહીં, તેમજ ક્રોધે કરીને ઝેર ખાઈને ગળે ટૂંપો ખાઈને કે કૂવે પડીને પણ આત્મઘાત કરવો નહીં. બ્રાહ્મણ જો સામે મળે તો તેમને કુશળ સમાચાર પૂછવા, ક્ષત્રિય મળે તો આરોગ્ય વિષયક પ્રશ્નો પૂછવા, વૈશ્ય સામે મળે તો સુખના સમાચાર પૂછવા અને શુદ્ર સામે મળે તો સંતોષના સમાચાર પૂછવા. ચાડી ચુગલી, પરસ્ત્રી, ક્રોધ, દ્રોહ, ખોટું બોલવું, ચોરી, દ્વેષ, દંભ તથા કપટ આટલા વાના ગૃહસ્થે દૂરથી છોડી દેવા, પોતાના જન્માક્ષર, મૈથુન, મંત્ર, ઘરના છિદ્રો, અન્યની સાથે કરેલી છેતરપિંડી, પોતાનું આયુષ્ય, પોતાના ધનનું પ્રમાણ, ક્યાંક થયેલું પોતાનું અપમાન અને પત્ની, આટલી બાબત હંમેશા ગુપ્ત રાખવી. વેદ, બ્રાહ્મણ, દેવતા, રાજા, સાધુ, તપસ્વી અને પતિવ્રતા સ્ત્રીઓની નિંદા ક્યારેય પણ કરવી નહીં, કોઈ પણ મનુષ્યની સ્તુતિ ન કરવી, પોતાની અવગણના ન કરવી. વાણીવેગ એટલે કે બહુ બકવાસ, મનોવેગ અર્થાત અનેક પ્રકારના પદાર્થો પામવાના તીવ્ર સંકલ્પો અને જિહ્વાવેગ અર્થાત જુદા જુદા રસ ચાખવા આદિ આસક્તિનો ત્યાગ કરી દેવો. કોઈ પણ દેહધારી મનુષ્ય મોટા સંકટમાં આવી પડ્યો હોય ને તેને તે સમયે જે ધન આપીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે તે ધન આલોક અને પરલોક બંને જગ્યાએ અનંત ફળને આપનારું થાય છે. જે પુરુષ પોતાનું ધન ખર્ચી માતા પિતા વિનાના દ્વિજાતિજનોને યજ્ઞોપવિત સંસ્કાર કે વિવાહ આદિ સંસ્કાર કરાવે છે તેને અનંતગણો પુણ્ય થાય છે. એક દ્વિજાતિ કુમારને આવા સંસ્કારો કરાવી આપવાથી મનુષ્ય જે સુકૃત પામે છે તેવું સુકૃત અગ્નિહોત્રથી પામતો નથી, તેમજ અગ્નિષ્ટોમાદી યજ્ઞો કરીને પણ પામતો નથી, જે સુકૃતવાન પુરુષ અનાથ વિપ્રના વિવાહ કરાવી આપે તે આલોકમાં સુખ પામી પરલોકમાં અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. જ્યાં રાજા અને પ્રજા ધાર્મિક હોય ત્યાં નિવાસ કરવો, સદાચાર અને સદગુણ પરાયણ મિત્રોની સાથે મિત્રતા કરવી, પતિવ્રતા પરાયણ એવી સુભાર્યાની સાથે ઘરમાં નિવાસ કરવો, શિષ્યોના લક્ષણોથી સંપન્ન એવા સદગુણી શિષ્યને રહસ્યનો બોધ કરવો. જો કુરાજ્યમાં રહેતો હોય તો નિર્ભયતા ક્યાંથી હોય? કુમિત્રની સાથે મિત્રતા કરનારને પોતાનું હિત ક્યાંથી હોય? કુભાર્યાની સાથે ઘરમાં નિવાસ કરવાથી સુખ શાંતિ ક્યાંથી મળે? અને કુશિષ્યની આગળ રહસ્યનો બોધ કરવાથી સુખ ક્યાંથી મળે? તેમ કરવાથી આલોક કે પરલોકમાં દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ગૃહસ્થના સદાચાર ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ઉપાયોનું નિરૂપણ કર્યું. એ નામે 18મો અધ્યાય પૂર્ણ થયો.